હંસ મહારાજની જય. બોલું તમારે કોઈને. હે આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. Yeah. તૈયાર છે, બોલો. સર્વે સખી જીવન જોવાની ચાલો રે, સર્વે સખી જીવન જોવાની ચાલો રે, ચેરડિયુંમાં આવે લટકંતો લાલો રે, શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે, એની શોભા વર્ણ વિન જાય રે, એની શોભા મુખે વર્ણ વિન જાય રે, તેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, તેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, રોજે ગોળે રાજે સ્વર રાજે, રોજે ગોળે રાજે સ્વર બિરાજે રે, છબી જોઈ કોટિક કંદર પલાજે રે, છબી જોઈ કોટિક કંદર પલાજે રે, મળાયા વે મહામુનિના પ્રંદરે, મળા આવે મહામુનિના વ્રંદરે, તેમાં શોભે તારે વીટો જે મચંદ્ર રે, તેમાં શોભે રે વીટો જે મચંદ્રે, સુકસન કા દીકુતમ જસ ગાવે રે, સુકસન કા દીકુતમ જસ ગાવે રે, નૃત્ય કરી નારદ વીણા વજાવે રે, નૃત્ય કરી નારદ વીણા વજાવે રે, નિજ ચખા ચામર કરે લઈ હાથ રે, નિજ સખા ચામર કરે લઈ હાથ રે, આજુ આવ્યા બોમાનંદ નાનાથ રે, આજો આવ્યા બોમાનંદ નાનાથ રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિના સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલદે ચ દુર્વિલસિતા નૃણાં પરમ મંગલમ वक्रमंगलकोश्च पादचलितं यस्याखिलं मंगलं सोऽयं मंगलमूर्तिरासु जगतो नित्यं क्रियान् मंगलम्। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। વચનામૃત ગરડા મધ્યનું 53મું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। સંમત 1880ના વૈશાખ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખચરના દરબારમાં પોતાના ઉતારે ગાદી તકિયા બિછાવીને બિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રને વિશે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિશે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાના અવગુણ તો સૂજે જ નહીં, માટે પોતાના અવગુણ ન સૂજે એ જ મોહનું રૂપ છે। અને વળી જીવ માત્રને તો પોતાના ડાહપણનું અતિશય માન હોય પણ એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એની કાંઈ ખબર નથી, તો પણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિશે પણ ખોટ કાઢે અને એમ સમજે જે આ મોટા પુરુષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી એમ ખોટ કાઢે છે, પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે એ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને દેખે તેમ દેખે છે અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીના પતિ છે અને અનંત કોટી બ્રહ્માંડના કર્તાહર્તા છે અને શ્વેત શારદા અને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને નેતી નેતી કહે છે, માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ અને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે, માટે પોતાની મૂર્ખાએ કરીને ભગવાનને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે અને ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દ્રષ્ટિએ યુક્ત વર્તા કરે છે। ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ મધ્ય પ્રકરણનું 53મું વચનામૃતમ જે તે થયું। સહજાનંદ સ્વામી મહારાજની જય। હા, કીધું કે જ્યારે મોહ વ્યાપે છે ત્યારે ભગવાનમાં અવગુણ દેખાય, તો આપણને દેખાય છે કીધું ને, મોટા પુરુષને ભગવાન હોય એને વિશે પણ ખોટ કાઢે। ઘણી વખત ઘણા હરિભક્તો કહેતા હોય કે મહારાજે શિક્ષાપત્રી લખી પણ એ તો કળિયુગના માણસો માટે અથવા કળિયુગના એન્ડમાં લખી, અત્યારે માટે નહીં, અત્યારે તો થોડીક સુધારા વધારા કરવા જેવી જ ખરી, એ કરવાની કોઈક નહીં। વચનામૃત છે, પોતાના અવગુણ ન સૂજે મોહ છે, મોહનું સ્વરૂપ। મોહ કોને કહેવાય? આપણે મોહને જાણવો છે, ઓળખવાનો છે, આપણા જીવનમાં મોહ કયા જગ્યાએ કેવું કાર્ય કરે છે એને ઓળખીએ તો ખબર પડે. કોઈ પણ એને ઓળખવા હોય તો એને ક્રિયાને પહેલાં ઓળખવી પડે કે એની એક્ટિવિટી શું છે, તો આપણે એને ઓળખી શકીએ, નહીંતર ના ઓળખાય. અહીં મહારાજે મોહનું રૂપ કીધું કે મોહ કોને કહેવાય, કે કોઈ પણ ક્રિયા છે એ મને સુખી કરશે કે દુઃખી કરશે, કે આ ક્રિયા કરવાથી મને બંધન થશે કે મોક્ષ થશે, આ યોગ્ય છે કે અયોગ્ય છે, એવું આપણને જો ખબર ન પડે તો એ મોહ કહેવાય. નિર્ણય ન કરી શકીએ એને કહેવાય મોહ. આ વચનામૃતની અંદર પણ મોહની વાત કરી છે. પ્રથમના પહેલા વચનામૃત, ગરડા મધ્યનો પહેલો વચનામૃત, એમાં પણ મહારાજે મોહની વાત કરી છે કે મોહનું રૂપ શું, તો કે મનને વિશે ભ્રાંતિ. ગીતામાં પણ ભગવાને મોહને, આખો ગીતા છે ભગવદ્ ગીતા, એ પણ મોહના નિવારણ માટે છે. તો એમાં અર્જુનને કર્તવ્ય અકર્તવ્યના નિર્ણયો બતાવ્યા. મહારાજે અહીંયા અવગુણ ન દેખાય એને મોહ કીધો, ત્યાં કર્તવ્ય કર્મ ન કરે એને મોહ ભગવાને ગીતામાં કીધો, અને પહેલામાં મનને એ વિશે ભ્રાંતિ થાય એને મોહ કીધો. તો ત્રણેય મેચ થવું જોઈએ. ત્રણેય જગ્યાએ મોહની વાત જ કરી છે, મોહના રૂપની જ વાત કરી છે. પહેલામાં મહારાજે કીધું મનને એ વિશે ભ્રાંતિ એને મોહ કહેવાય, ગીતામાં કીધું કર્તવ્ય કર્તવ્ય નિર્ણય ન કરી શકે કર્તવ્ય કર્મને તો એને મોહ કીધો, અને અહીંયા મહારાજ કીધું પોતાના અવગુણ ન સૂજે એને મોહ કીધો. તો સાચું કયું? ત્રણેયના જવાબ ઉપર ખબર પડે. જવાબમાં મહારાજે કીધું મનની વિશે ભ્રાંતિ છે. ત્રણેયમાં એ જ મનની, આ મોહ છે એ માનસિક બીમારી છે. બે પ્રકારની બીમારી હોય, શરીરની બાહ્ય અને એક માનસિક બીમારી હોય, એક દેહની બીમારી હોય એક માનસિક બીમારી હોય. માનસિક બીમારી હોય તો એની ટ્રીટમેન્ટ અલગ કરવાની હોય, દેહની બીમારી હોય તો એની ટ્રીટમેન્ટ અલગ કરવાની હોય, કે બેની એક જ હોય? બેની અલગ અલગ હોય. દેહમાં આપણે કાંઈ રોગ થયો હોય તો ડૉક્ટર એને તરત ઈલાજ કરે, માનસિક બીમારી હોય એને એવી રીતે ઈલાજ ન કરવાનો. માનસિક એટલે મેન્ટલ. મેન્ટલ હોસ્પિટલમાં જઈને કોઈ ગાંડો માણસ હોય તો ગાંડા માણસને લઈ જવા માટે શું કરવી પડે? ચાર પાંચ જણા ભેગા થઈ અને લઈ જાય ડૉક્ટર પાસે, અને પોતે શું માને? હું બીમાર નથી, આ બધા બીમાર છે. મેન્ટલ હોય તો એને એમ જ હોય, ગાંડો માણસ હોય શું કે આ બીજા બીમાર છે, હું બીમાર નથી. ડૉક્ટર પૂછે તો, શારીરિક બીમાર હોય તો ડૉક્ટર સીધો આપને સામે પૂછે ભાઈ તમને શું થાય છે. મેન્ટલમાં એવું ના હોય. માનસિક બીમારી હોય ને બાજુવાળાને પૂછવાનું હોય કે ભાઈ આ ભાઈને શું થાય છે, કે નહીં, એ પોતે એ ના કહી શકે. એટલે આ મોહ છે એ માનસિક બીમારી છે. એટલે માનસિક બીમારી હોય તો એને ટ્રીટમેન્ટ પણ અલગ કરવાની હોય. એક માણસને એવો મનમાં ફસાઈ ગયો, એવું એને મનમાં થઈ ગયું કે મારા પેટમાં કંઈક સર્પ છે, રોજ આટા મારે છે, હું સૂતો તો એને મોઢામાં વયો ગયો, એવું એને માનસિક થઈ ગયું. હવે એને ડૉક્ટર પાસે લઈ ગયા, ડૉક્ટરે બધી તપાસ કરી કે ઓ હકીકત તમારા પેટમાં છે, સર્પ છે. કીધું હવે શું કરવું પડશે? કે એને ઓપરેશન કરીને કાઢવું પડશે. જેનું ઇન્જેક્શન આપ્યું, માણસ સૂઈ ગયો. એટલે બધાએ પરિવારને કહી દીધું કે ભાઈ આના પેટમાં કાંઈ નથી, પણ આપણે ખાલી એને મનમાં એવું થઈ જવું જોઈએ કે ઓપરેશન કર્યું અને સર્પ કાઢ્યો, એક કાચના ડબ્બામાં પેટીની અંદર સર્પને મૂકીને બાજુમાં રાખી દીધો. માણસ અઢી કલાક પછી જાગ્યો અને કીધું હવે કેમ છે, જો તમારા પેટમાં આવડો મોટો સર્પ હતો એ કાઢી નાખ્યો, હવે કઈ વાંધો નથી ને? કે હા, હવે નિરાશ છે એમ. થોડી વાર થઈ ત્યાં પછી કોક બોલ્યા કે આ સર્પ તો માંદો લાગે એવલો છે, તમારા પેટમાં પછી ઈંડા નહીં હોય ને? અને ફરીથી પેટમાં દુખવા માંડ્યું. બોલો, માનસિક બીમારી હોય કઈ નીકળે નહીં. એટલે આપણે કીધું ને કે જે બીમાર હોય માનસિક તો સાથે લઈ ગયા હોય તો એને પૂછવું પડે કે આ કોણ છે એમ. તો મોહ છે એના અનેક પ્રકાર છે, ખાલી એક પ્રકાર નથી, મોહ ઘણા પ્રકારના હોય છે. કર્તવ્ય કર્તવ્યનો મોહ થાય, અહમનો મોહ થાય, મમતાનો મોહ થાય, રમણી પંથ વિષયના થકી મોહ થાય, જ્ઞાનનો પણ મોહ થાય, આવા અનેક પ્રકારના મોહ છે. તો વાસના અને મોહમાં શું ફેર? વાસના અને મોહમાં શું ફેર? વચનામૃત આપણે થોડું વાંચતા હશું, ખાલી મારે જ બોલવાનું. આપણે થોડું થોડું ક્યારેક ક્યારેક બોલીએ તો આપણે થોડુંક યાદ રહે. વાસના અને મોહમાં શું ફેર લાગે? વાસના કોને કહેવાય? હા, એની ઈચ્છા હોય તો એને વાસના કહેવાય. વિષય, જે વિષય ભોગવા હોય, સાંભળા હોય, અથવા ન ભોગવા હોય, ન સાંભળા હોય, છતાં એને અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે એને શું કહેવાય? વાસના કહેવાય. તો મોહ નિર્ણય ન કરી શકે એને મોહ કહેવાય. વાસનાથી થોડુંક આગળ છે મોહ, છે એ વાસના કરતાં પણ આગળ છે. વાસના હોય તો એને થોડીક શરમ હોય, લાજ હોય. મોહ હોય તો એને લાજ શરમ હાવ છૂટી જાય, ખુલે આમ કરી દે, એને કહેવાય મોહ. આપણે ઘણી વખત પ્રાગજી દવેની વાત કરીએ છીએ પુરાણી, તો એને સ્ત્રી હતા એના ઘરના, એ મૃત્યુ પામ્યા હશે, તો મહારાજ પાસે આવ્યા કે મહારાજ મારું ક્યાંક ગોઠવી દો. ભગવાન પાસે તો મૂકવાની વાત હોય, તેની જગ્યાએ મહારાજને કે મહારાજ મારે ક્યાંક ગોઠવી દો. મહારાજ સભા કરીને બેઠા હશે, એમાં એક મુસલમાન ભક્ત, મહારાજે કીધું શેખ મિયાજી બેઠા હશે કે તમારે કેટલા પત્ની છે? તો એ જમાનામાં વધારે પત્નીઓ રાખતા, તો કે મહારાજ મારે બે પત્ની છે. મહારાજ, તે પ્રાગજી તમારે ચાલશે? હા મહારાજ, હું રોટલા મારી હાથે ઘડી લઈ પણ ચાલશે. મહારાજ તે જોવું તો ખરા, એને એ ખબર નથી કે મુસલમાન છે ને હું બ્રાહ્મણ છું, મારે આ ન કરાય. અને ખુલે આમ ઘણી વખત વાસના હોય તો એને શરમ આવે કે મારે આ ન કરાય, આ ક્રિયા કરવાથી સમાજમાં મારી આબરૂ દેશે, એને સંકોચ થાય. મોહ વાળાને સંકોચ ન થાય, એ તો ખુલે આમ કરે કે ભાઈ આ તો માણસ છે, ભૂલ થઈ જાય, આ તો હોય જ ને, એ ખુલે આમ કરે અને મોહ કહેવાય. જો બ્રહ્માજી હતા તો એના આપણે જાણીએ છીએ પ્રસંગને, કે એના દીકરીની પાછળ એ દોડ્યા, પછી એવા મરીચ્યાદિક ઋષિ મળ્યા અને એણે કીધું કે તમે આ શું કરો છો, તમારા દીકરીની પાછળ તમે દોડો છો? તરત એને શરમ આવી, શરમ આવી તો એને એટલો બધો પસ્તાવો થયો કે એનું શરીર પડી ગયું. તો એને કહેવાય વાસના. મોહ તો ખુલે આમ થાય કે અમે તો આ થાય જ ને, અમે તો ગ્રહસ્થ છીએ, તો એને કહેવાય મોહ. એ નિર્ણય સાચો શું કહેવાય, ખરાબ શું કહેવાય, એ નિર્ણય ન કરી શકે એને કહેવાય મોહ. મોહ ઓળખવા માટે પેલો મોહ છે કર્તવ્ય કર્તવ્યનો મોહ, જે અર્જુનને થયું હતું. અર્જુને કીધું કે મારે આ બધાને મારવાના, મારું આ કર્તવ્ય નથી. ભગવાન કે કર્તવ્ય કર્તવ્યને તું મને ઉપદેશ આપે છે, તારું કર્તવ્ય શું છે એ તારે જોવાનું છે. તમે ક્ષત્રિય છો તો ક્ષત્રિયનો ધર્મ છે કે ધર્મની રક્ષા કરવી, સાધુ અને બ્રાહ્મણોની રક્ષા કરવી. એણે કીધું કે હું આ બધું છોડીને સંન્યાસી થઈ જાઉં. ભગવાન કહે તારું કર્તવ્ય નથી, તારું કર્તવ્ય તો ધર્મની રક્ષા માટે છે. એટલે કર્તવ્ય કર્તવ્યનો એને નિર્ણય ના કરી શકે કે ભાઈ મારું કર્તવ્ય શું છે. અને જ્યારે એવા પ્રસંગો ઊભા થાય ત્યારે ખબર પડે. ઘણી વખત ઘણા હરિભક્તો એટલો બધો એને વૈરાગ્ય લાગી જાય, વૈરાગ્યની વાત સાંભળે ને એટલે હરિભક્તને આમ એટલો બધો વૈરાગ્ય ચડી જાય એટલે ઘરે જઈને બધા એને જેમ તેમ માંડે બોલાવા કે હવે આજથી તમારા હાથનું ખાઈ હરામ છે ને, તમે તો મારા ભગવાનના માર્ગમાં આડા આવનારા છો ને, એમ કરીને બધાના સંબંધો તોડી નાખ. તો એ કર્તવ્ય નથી. તમે ગૃહસ્થાશ્રમમાં રહ્યો છો તો તમારી પણ કંઈક ફરજ છે, કર્તવ્ય છે. એ કર્તવ્યમાં રહીને મન નિર્વાસનિક મહારાજે કીધું છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને મન નિર્વાસનિક હોવું જોઈએ. તેમાં રહીને આપણે નિર્વાસનિક થવાનું, કર્તવ્ય કર્મ કરીને મન નિર્વાસનિક કરવાનું. પણ એ નિર્ણય ન કરી શકે અને ઘરે પછી ઝઘડો કરે તો એ મોહ કહેવાય. નિર્ણય ન કરી શકે ભાઈ હું ક્યાં આશ્રમમાં છું, મારું કર્તવ્ય શું છે, મારો ધર્મ શું છે, એ નિર્ણય ન કરી શકે. બીજો મોહ છે અહંકારનો. મહારાજે અહીંયા કહ્યું કે પોતાના અવગુણ ન સૂજે એને કહેવાય મોહ. અહમને લઈને એ બધી પ્રોસેસ થાય કે મારા જેવો કોઈ નહીં, પોતાને બધાથી સારા માનવા એ પ્રયત્ન કરે છે એને કહેવાય મોહ. પોતે કંઈક થોડા ઘણા સદગુણ હોય કે સેવા સારી આવડતી હોય તો એને લઈને માણસને અહમ આવી જાય, પોતાના અવગુણ સૂજે નહીં. આ લોકડાઉનની અંદર એક પતિ પત્ની હતા તો લોકડાઉનની અંદર એના પતિ ઘણા દિવસ બહાર ન નીકળ્યા હોય, એને ગુટકાનું માવાનું વ્યસન હશે, ઘણા સમયથી એ નીકળ્યા ન હોય. એટલે એના પત્નીએ કીધું કે જો આ 2 મહિના થઈ ગયા તમારે ગુટકા ખાતા નથી, તો હવે તમે નિયમ લઈ લો એ કેટલા સુખી થઈ જાઓ તમે, ગુટકા ખાતા નથી, માવા ખાતા નથી, અને આ બધી ઝેર છે, તમે આ 2 મહિનાથી જો ખાધું નહીં તો તમને ક્યાં કાંઈ થઈ ગયું, દેહ પડી ગયો, તો હવે નિયમ લઈ લો કે લોકડાઉન ખુલે તો પણ ગુટકા કે માવા ખાવા નહીં. તો પતિએ કીધું કાંઈ વાંધો નહીં, હું નિયમ લઈ લઉં, પણ તમારે એક નિયમ લેવાનો. તો કે શું, કે જો આ લોકડાઉન હતું 2 મહિનાથી તમે બહાર નથી નીકળ્યા અને પાણીપુરી નથી ખાધી તો તમારું શરીર ક્યાં પડી ગયું, તો હવે તમે નિયમ લ્યો કે આજથી પાણીપુરી નહીં ખાવાની. તો કે હો હું તો મજાક કરતી હતી, પોતાના ઉપર આવે તો માણસને ગમતું નથી, પોતાના અવગુણ ન સૂજે એ મોહ કહેવાય. પોતેલા કરેલા સર્જનમાં માણસને વધારે મોહ થાય છે. આપણે કંઈક નવું સર્જન કર્યું હોય ને એમાં જ આપણે મોહ થાય, આપણે કંઈક કર્યું ન હોય તો આપણે મોહ ન થાય. માણસને કંઈક સદગુણો આવ્યા પછી જ અહંકાર આવે છે. આપણે કંઈ ન આવડતું તો આપણે અહંકાર આવે, આપણે કોઈ પણ સેવામાં આપણે કંઈ આવડતું ન હોય તો આપણે નો અહંકાર આવે કે ઓ મારા જેવું કોઈ નહીં, અને કહેવા જઈએ તો કોઈ માને, બધા સાઈડમાં અટાડી દે, તને કંઈ આવડતું તો કરતો જ નથી તો, એટલે એનો અહંકાર આવે જ ને ઉગે. અને સેવા કરતાં કરતાં આપણે કંઈક આગળ વધીએ ત્યારે જ એનો આપણને અહંકાર આવે છે કે ઓ મારા જેવો કોઈ નહીં. એ જ મહારાજે અહીંયા મોહ કીધો. એ મોહ છે એ આપણને ભગવાનના માર્ગમાં આગળ જતા એ અવરોધ કરે છે. પોતે કંઈક સર્જન કર્યું હોય, પોતે કંઈક માની લીધું હોય, જો ભીષ્મ પિતાને એ જ હતું કે મેં વચન આપી દીધું કે ગાદીની રક્ષા હું કરીશ, પણ ગાદીએ કોણ બેઠું છે એની મારે રક્ષા કરાય કે ન કરાય એ નિર્ણય ન કરી શક્યા. એને એક પ્રકારનો અહંકારનો મોહ હતો. બીજો આવે છે મમત્વનો મોહ. ધૃતરાષ્ટ્ર રાજા હતા તો એને પોતાના દુર્યોધનમાં મોહ હતો. એ બધું જાણતા હતા, મોહ તો એને કહેવાય, જાણવા છતાં પણ એને કંઈ કરી ન શકીએ. ધૃતરાષ્ટ્ર મહારાજ બધું જાણતા હતા કે મારો દીકરો કરતા આ આ યુધિષ્ઠિર છે ને એ સારામાં સારો છે, એ રાજાને ગાદી શોભે એવો છે, છતાં એને ન બેસાડી શક્યા, કારણ કે પોતાના પુત્રમાં એને મોહ હતો. લખુચરણની આપણે વાત સાંભળીએ છીએ, મહારાજ નીલકંઠપર્ણી વિશે ફરતા ફરતા લખુચરણને ઘરે પધાર્યા લોઢવા. મહારાજનું એવું એકદમ આમ શરીર દુબળું પતલું, આમ નાળીઓ બધી દેખાય, એટલું બધું તપ કરેલું. લખુચરણને દયા આવી કે આવા સાવ બટુક બ્રહ્મચારી છે, મારે એને જમાડીને થોડા તાજા કરવા છે. સરસ મજાનું દૂધ ગરમ કરીને અને ઉપરની આમ તર હોય ને, તર કાઢી લે, અને બહેનોને છે ને વધારે તર વધારે વાલી હોય, એમાંથી માખણ બને ને એમાંથી પૈસા આવે. પહેલાંના જમાના આપણે ઇન્ડિયામાં તો એ જ હતું, એનાથી વ્યવહાર કરવાનો હોય, ચલાવવાનો હોય. તો તર કાઢી માખણ ને દહીં ને દૂધ મહારાજને જમાડે, 2 મહિના સુધી મહારાજને જમાડ્યા. મહારાજ એનો ભાવ સ્વીકારવામાં 2 મહિના સુધી ત્યાં રોકાણ. પછી જ્યારે જવાનું ટાણું થયું એટલે મહારાજે કીધું કે માં તમે અમારી બહુ સેવા કરી, એ તમારે કાંઈ જોતું હોય તો માગી લેજો. લખું માએ કહ્યું કે જો બ્રહ્મચારી મહારાજ, એ મેં આત્માનંદ સ્વામી ને રામાનંદ સ્વામી, આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, એની કૃપાથી હું સમાધિનિષ્ઠ છું. એ સમાધિનિષ્ઠ હતા, હું આત્માને સાક્ષાત્કાર દેખું છું, મારે હવે કઈ ઈચ્છા નથી. ના ના, તમારે કઈ ઈચ્છા હોય તો મને કહેજો, હું બધું તમને આપીશ. તો શું માંગ્યું? કે આ મારો દીકરો વીરો, અને એ જમાનામાં 200 ભેંસનું ખાડું હતું, 200 ભેંસો હતી, કે આ 200 ભેંસનું ખાડું અને મારો વીરો દીકરો સદાયને માટે આમને એમ રહે. મહારાજે કીધું, અરે માં તમે તો આત્મનિષ્ઠ છો, અને હાવ આવી વસ્તુમાં તમે અટકા, તો એ શું છે? મોહ છે. એ નિર્ણય ન કરી શક્યા, પોતે આત્મનિષ્ઠ હતા તોય, કે ભાઈ આ જગતની અંદર કોઈ સ્થાયી તો રહી શકવાનું નથી, બધા એક વખત તો જવાનું છે, અને આ વસ્તુમાં મારું મન રહે, એ કે આત્મનિષ્ઠ હતા તોય. એટલે જો મહારાજે આ વચન મધ્યના પહેલા વચનામૃતની અંદર મોહ નિવારણ માટે 3 વસ્તુની આપી, કે આત્મનિષ્ઠા જોઈએ, ભગવાનનો મહિમાય જોઈએ, અને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એને પણ સારી રીતે જાણવું જોઈએ, કહેતા વૈરાગ્યની પણ જરૂર પડે મોહ નિવારણ માટે. તો આ મમત્વનો મોહ છે એવો છે કે આપણે ખબર પણ ન પડે, આત્મે આપણે આત્મનિષ્ઠ થઈ જાય તો ખબર ન પડે. તો આપણે આપણા બાળકોને સંસ્કાર આપીએ નહીં, એનું લાલન પાલન પોષણ કરીએ રાખીએ, લાલન પાલન કરીએ રાખીએ, તો એ પણ એક પ્રકારનો મોહ છે. બાળક હોય તો એને સંસ્કાર આપવા એ માતા પિતાની ફરજ છે, જો એને સંસ્કાર ન આપીએ અને એ જેમ કરતો એમ આપણે એને કરવા દઈએ, જે વસ્તુ માગે આપીએ રાખીએ, તો એનો ઉછેર નથી કરતા. આપણે એમાં એને મોહ છે કે એને યોગ્ય એને સંસ્કાર આપવા, એ માગે એટલું બધું આપી જ નહીં દેવાનું, એનો યથાયોગ્ય જરૂર હોય એટલું એને આપીએ, એનું લાલન પાલન કરીએ, પણ એમાં આસક્ત ન થઈએ, એમાં મોહ ન કરીએ. મોહ ન થાય તો જ એમાં આપણે સંસ્કાર આપી શકીએ છીએ. જેમાં મોહ હોય બાળકમાં, જો આપણે આપણા સંતાનોમાં આપણે જો મોહ હોય તો આપણે એને જેવા જોઈએ એવા સંસ્કાર ન આપી શકીએ. ગુરુ શિષ્યને પણ એવી રીતે થાય, જો ગુરુ હોય એના શિષ્યને કહે નહીં, અને આમાં અવગુણ હોય કે ખામી હોય એને બતાવે નહીં, તો એને એક પ્રકારનો એ મોહ છે. તો એ મમત્વનો મોહ થાય. ચોથો આવે છે રમણીય પંત વિષયનો મોહ. મહારાજે મધ્યના વચનામૃતમાં એ કીધું કે મોહ ઉદય થયાનું કારણ શું? કે રમણીય જે પંત વિષય છે એ જ મોહને ઉદય થયાનું કારણ છે. તો શબ્દ સાંભળવા, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પંચ વિષય છે, ભગવાનના ભક્તને માટે પણ પંચ વિષય છે, અને જગતના જીવ માટે પણ પંચ વિષય છે. ભગવાનનો ભક્ત અને જગતનો જીવ એમાં ફેર ક્યાં પડે? ભગવાનના ભક્ત છે એ પંચ વિષય કેવા ભોગવે છે? ભગવાન સંબંધી ભોગવે છે કે જગત સંબંધી ભોગવે છે? જો આપણે જગત સંબંધી પંચ વિષય ભોગવતા હોય તો એ આપણે ભક્ત પણ નથી. આપણે ઘણી વખત શું થાય, જાણતા હોય કે ભાઈ હું હરિભગત છું, મારે આ ન કરવું જોઈએ, છતાં પણ આપણે થાય તો એને કહેવાય મોહ. આપણે એનાલિસિસ કરવાનું છે કે ભાઈ હું, મને કઈ જગ્યાએ મોહ છે. કથા વાર્તામાં તો બધું આવશે, પણ આપણે પોતે પોતાના ગુરુ થઈને આપણે તપાસ કરવાનું કે ભાઈ મારે ભગવાન પાસે જવું છે તો હું ક્યાં અટવાણો છું, મારું મન ક્યાં અટવાણું છે, હું ક્યાંય મોહમાં તો ફસાણો નથી, અને તપાસ કરતો જવું પડે. શબ્દ હોય તો આપણે, અરે ભગવાનના ભક્ત હોય એ પણ શબ્દ સાંભળતા હોય ને, જગતના જીવ એ પણ શબ્દ સાંભળતા હોય, તો આપણામાં ને જગતના જીવમાં ફેર શું રહ્યો? તો ભગવાનનો ભક્ત છે એ ભગવાન સંબંધી શબ્દ સાંભળે. તો આપણે ભગવાન સંબંધી શબ્દ ક્યારે સાંભળો કહેવાય? કયો આપણે હાલો પંચ વિષય છે એ ભગવાન સંબંધી થયા છે કે નથી થયા ખબર કેમ પડે? આપણે ભગવાનને માટે થાળ બનાવતા હોય, ભગવાનને થાળ ધરાવતા હોય અને એ થાળ પ્રસાદના રૂપમાં આપણે જમતા હોય તો શું ભગવાન સંબંધી કહેવાય? શું કહો છો? તો ઘણી વખત પ્રસાદના માધ્યમથી તો વધારે જમાય કે નહીં? ના, મહારાજનો જ ભાવ, પ્રસાદનો જ ભાવ. આપણે સામે પ્રસાદ આવ્યો હોય કે રેગ્યુલર પ્રસાદ આવ્યો, જમવાનું આવ્યું હોય, તો પ્રસાદના માધ્યમથી આપણે વધારે જમાય કે નહીં? કેવો, આ તો ભગવાને આપ્યો મહારાજનો પ્રસાદ, મોટા સંતોએ આપ્યો, તો એ મધ્ય મહિમાના માધ્યમથી, પ્રસાદના માધ્યમથી આપણે જે જરૂરિયાત હોય એના કરતાં વધારે જમાય કે નહીં? જમાય. પ્રસાદના માધ્યમથી તો વધારે જમાય, તો વધારે જમવાથી તો ઇન્દ્રિયો તો એનું પોષણ થાય છે. તો કેવી રીતે એ પંચ વિષય ભગવાન સંબંધી કહેવાય? તો આ લગ તો જમવાનું છે, આપણે કથા સાંભળીએ, તો કથા સાંભળીએ તો એ શું ભગવાન સંબંધી જ કહેવાય? રોહિત તમે ભગવાન 3 કલાક તમે કથા સાંભળી તો શું ભગવાન સંબંધી થઈ? એટલે ભગવાન સંબંધી વિષય ક્યારે ભોગવા કહેવાય? હાલો તમે ક્યાંક પાર્ટીમાં ગયા અને ત્યાં સરસ મજાના બટેટા વડા કે ગુલાબજાંબુ આપને જે ભાવતું હતું એ બનાવ્યું, અને આપણે જે માને એટલા બધા સરસ થયા હતા કે એનો સ્વાદ આપને ભૂલાય નહીં. જે જે વ્યક્તિ મળ્યા, આપણે શેની વાત કરશું? જે આપણે જમાશું એની મનમાં સતત એનું ચિંતન થશે કે ઓ, આ જે ગુલાબજાંબુ જમ્યા કે બટેટાવાળા જમ્યા એવા હું ક્યારેય જમ્યો જ નથી. તો એ શું થયું? વિષયનું સતત જમ્યા તો તમે 15-20 મિનિટ જ જમ્યા છો, પેનું 3 મહિના સુધી. અત્યારે આપણે ઇન્ડિયામાં ગયા હશું તો કેટલા વર્ષો પહેલાં કંઈક જમ્યા હશું તો એનો સ્વાદ હજી આપને યાદ હશે કે મુંબઈની અંદર ક્યાં પેંડા વખણાય, ઓલા ભગતના પેંડા વખણાય, 94 વખણાય, સુરતમાં ખમણ, સેવ ખમણી, આપણે બધું યાદ હોય સ્વાદ. તો એ સ્વાદ આપણે આ 10 વર્ષ થઈ જાય તો આપણે યાદ છે, તો આપણે કથા સાંભળીએ અને આપણે યાદ ન રહે તો ભગવાન સંબંધી કહેવાય? કોઈ પણ વિષય ભોગવા પછી એનું મનન ચિંતન થવું જોઈએ તો આપણે ભગવાન સંબંધી કહેવાય. જેમાં પછી તમે ભગવાનને યાદ કરો કે વિષય યાદ કરો? જો વિષય યાદ આવે તો વિષયનું આપણે જેમાં કહેવાય, ભગવાન આવે તો ભગવાન સંબંધી કહેવાય. જેમાં પછી આપણને ભગવાન યાદ આવે તો જ એ ભગવાન સંબંધી, જગત યાદ આવે કે વિષય યાદ આવે તો એ ભગવાન સંબંધી નથી, તો એ વિષય છે. કથા સાંભળ્યા પછી આપણને ભગવાન યાદ આવવા જોઈએ. જો 22મું વચનામૃત નહીં આપણે ખીલા અને માળાનું 33મું મહારાજે શું કીધું, પંચ વિષય ભોગવીને માળામાં એ ખીલે આવો છો, ભગવાનની મૂર્તિ રૂપી માળાને ખીલામાં આવીએ છીએ, વિષય ભોગવા પછી ભગવાનને યાદ કરો છો. જો ખાલી વિષય જ ભોગવતા હોય તો ભગવાન સંબંધી કહેવાય, પણ આપણે હજી ભગવાનના સ્વરૂપ સુધી પહોંચતા નથી. જગતના તમે જગતની વાતો સાંભળો એના કરતાં કથા સાંભળો સારું કહેવાય, પણ હજી પૂર્ણ નથી, એ ભગવાન સંબંધી પૂર્ણ નથી. ભગવાન સંબંધી પૂર્ણ ત્યારે કહેવાય કે ભોગવા પછી આપણને ભગવાન યાદ આવવા જોઈએ, તો જ એ ભગવાન સંબંધી કહેવાય. એટલે પંચ વિષય છે શબ્દ એ સાંભળ્યા પછી આપણે નિર્ણય ન કરી શકીએ કે ભાઈ આ સાંભળ્યા પછી મારો મોક્ષ થશે કે મારું કલ્યાણ થશે, એ આપણે નિર્ણય ન કરી શકતા હોય તો એ મોહ છે. શબ્દ સાંભળ્યા પછી એ આપણે નિર્ણય ન કરી શકીએ તો એ મોહ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, જગતની અંદર આપણે ઘણું બધું જોયું અને જોયા પછી આ સારું છે, આ મને બંધન કરશે કે મોક્ષ કરશે, જો એ નિર્ણય ન કરી શકતા હોય તો એક પ્રકારનો એ મોહ છે, જ્ઞાનનો મોહ હોય. જ્ઞાની પણ મહારાજે કીધું પ્રકૃતિ પ્રમાણે આચરણ કરે છે, એની જેવી પ્રકૃતિ હોય એ પ્રમાણે આચરણ કરે. એમાંય જ્ઞાની હોય એ તો પોતાનો જે મોહ હોય એનું એવું સરસ મજાનું ઢાંકણું કરે, એને એવો ડેકોરેશન કરે, શણગારે કે કોઈને ખબર જ ન પડે. તમને એમ થાય કે ઓ સ્વામીની ઈચ્છા છે પૂરી કરો, એને રુચિ કહેવાય, સ્વામીની રુચિ છે કરો પૂરી. મોહના રૂપમાં કોઈ જોવે, મોહ છે એવું આપણે જણાય, એવું કોઈને ખબર જ ન પડે. કારણ કે જ્ઞાની હોય એ પોતાને પૂર્ણ એને ડેકોરેટ બનાવીને સમાજની આગળ રાખે, એટલે મોહ છે એ ખુલ્લેથી ભોગવે, ખુલ્લેઆમ ભોગવે, છતાંય માણસ એને મોહ તરીકે એને સ્વીકારી ન શકે, એને મહારાજે મોહ કીધો. સત્તાના મોહ માધ્યમથી પણ મોહ વધે છે. આત્માનાત્માનો પણ મોહ થાય. આપણે આત્મા છીએ બધું જાણીએ છીએ કે આપણે આ દેહ નથી, પણ જમવાનું ટાણું થાય ત્યારે આપણને ખબર પડે, ત્યારે આપણે નિર્ણય નથી કરી શકતા કે ભાઈ આપણે આત્મા છીએ તો આને વધારે ન જમાડાય, જરૂર હોય એટલું જમાડાય, એ નિર્ણય નથી કરી શકતા. સ્નાન કરવાનું આવે તો નિર્ણય નથી કરી શકતા. અરીસો સામે આવે તો આપણે નિર્ણય બધો ભાગી જાય. તો આપણે આત્મા અને અનાત્માનો એટલા બધા ભેગા થઈ ગયા છે એ આપણે છોડી શકતા નથી, અલગ કરી શકતા નથી. બધું જાણીએ છીએ છતાં પણ થતું નથી, તો એ બધું મોહ છે. કોઈ આપણા વખાણ કરે તરત ફૂલાઈ જાય, તરત આપણે આનંદમાં આવી જાય, અને કોઈ બે શબ્દ કીધા હોય, અપમાન કર્યું હોય તો તરત આપણે મૂંઝાઈ જઈએ છીએ. તો આપણે આત્મા છીએ એવું માનીએ છીએ તો આત્માને વળી પાછું અપમાન છે નું? પુણે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી છે ને, સરસ મજાની એક વાત કેસેટમાં આવે છે કે જૂનાગઢની અંદર એક સાધુરામ હતા, આમ બહુ મોટી મોટી વાતો કરે, અક્ષરની ને બ્રહ્મની જ વાતો કરે. તો એક વખત સાંજે જૂનાગઢ મંદિરમાં આવ્યા હશે ને દરવાજો બંધ, એટલે ઓલા સાધુરામ નીચે ઉતરીને મીડા ઠપકારવા, જલ્દી ખોલો જલ્દી ખોલો. એમાં દરવાણીને આવતા વાર લાગી, જેવો દરવાજો ખોલ્યો તે ઓલા સાધુરામ તપી ગયા. તને એટલી બધી ખબર નથી કે જલ્દી ખોલાય, અમે કેટલા સમયથી રાહ જોઈએ છીએ, એટલા બધા તપી ગયા. દરવાણી એટલું જ બોલ્યો કે આજે બ્રહ્મ કેમ એટલું બધું તપી ગયો, બ્રહ્મ તો તપ્યા નહીં, કે બ્રહ્મ આજે કેમ એટલું બધું તપી ગયો, બ્રહ્મ તો તપે ને, બ્રહ્મ તો ટાઢો હોય. તો કથા કરવી એ વસ્તુ અલગ છે, અને જ્યારે એવા પ્રસંગોમાં આપણે ધીરજતા રાખવી, સ્થિર રહેવું, એ વસ્તુ અલગ છે. એટલે એ નિર્ણય નથી કરી શકતા એને મહારાજે કીધું મોહ. તો તો મોહ ટાળવાના ઉપાય શું એ આપણે થોડા ઝડપથી લઈ લેશું. પોતાની ભૂલને સ્વીકારતા જાઓ તો આપણો મોહ છે એ નિવારણ થાય. પોતાની ભૂલને આપણે સ્વીકારતા નથી એટલે મોહ છે એ ટળે નહીં. પોતાની ભૂલને ઓળખવા માટે બીજાની મદદની જરૂર પડે. આપણી ભૂલ આપણને દેખાય? આપણી ભૂલ આપણને દેખાતી નથી એટલે આપણે બીજાની મદદ લેવી પડે. અને મોહ નિવારણ માટે કંઈક સહન કરવું પડે. હાલો આપણને કોઈ કહે તો ત્યારે આપણે સહન કરવા માટેની તૈયારી હોવી જોઈએ, તો જ આપણો મોહ છે એ નિવારણ થાય. આપણી ભૂલ કોઈ કહે અને આપણે સ્વીકારીએ જ નહીં, એને સહન જ ન કરીએ તો ટળે નહીં. ભૂલને સ્વીકારીએ અને કોઈ આપણે બે શબ્દ કહે તો એને સહન કરતા જાઓ. અને આપણા હૃદયમાં ટાળવા માટેની સતત એના પ્રયત્નો હોવા જોઈએ. તમે આજે પ્રયત્ન કરો પછી થોડો સમય જવા દો, એમને થોડો ધીરે ધીરે ટાળવા માટે સતત એની મહેનત જોઈએ. ભગવાનના મહિમાનો વિચાર કરીએ કે આપણે જે સત્સંગ મળ્યો છે એ બીજાને એને મળ્યો નથી, એવો દિવ્ય સત્સંગ આપણને મળ્યો છે, એવો મહિમા. જે વસ્તુ પદાર્થ માટે આપણને જેમાં આસક્તિ છે એનો વિચાર કરીએ નાશવંતપણાનો, કે કોઈ પણ વસ્તુ છે પદાર્થ છે એક વખત જરૂર નાશ પામી જવાનું છે, અને પોતાના અવગુણને થોડો જોતા જવાનું. તો આટલી વસ્તુ હોય તો મોહ છે એ નિવારણ થઈ શકે. મહારાજને મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણામાં કંઈક એવી ખામી હોય કે આપણે કંઈક એવું લાગે કે આ જગ્યાએ આપણને મોહ છે, તો આપણને મોહ પહેલાં ઓળખાય અને ધીરે ધીરે એને ટાળવા માટે આપણને એવું બળ પ્રાપ્ત થાય, એવું મહારાજના ચરણોમાં મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના સાથવી રમું છું. સહજાનંદ સ્વામી મહારાજ ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સરસ. પૂજ્ય હરિનિવાસ સ્વામી કયા ગુરુકુલમાં બિરાજમાન છે ખબર છે તમને? અમિતભાઈ, સરસ. સુરેશભાઈ કે શિકાગો. તિમિર ભગત, તમે તો વાલા શું કહેવાય, આઈટી નહીં પણ પીઆરવાળા છો. પીઆરવાળાને બધી કોણ ક્યાં છે ખબર હોવી જોઈએ. અમારા અમિત ભગત ફાર્મસીવાળા, આપણા હરિનિવાસ સ્વામી ક્યાં બિરાજમાન છે ખબર છે? હા, ક્યાં હતા બે દી પહેલાં કે હમણાં ઘણા વર્ષો, બે ચાર વર્ષથી? ભગત શિકાગો. મૌલિક ક્યાં છે? સુરેશભાઈ, મૌલિક ક્યાં વિરાજમાન છે? ન્યૂજર્સીમાં છે ઠે. અને થોડાક દી પહેલાં ક્યાં હતો? ઓને મારે બીજાને કોને કહું. ઓલો ક્યાં છે આપણે તમારો દર્શક? ક્યાં જોબ ક્યાં કરે છે? દાદા તમારા પોતરા ક્યાં છે? પોતરા ભાણા, ભાણા બે. એ ક્યાંક લીક થઈ ગયું છે, ક્યાંકથી લીક થઈ ગયું છે. આપી દીધો ને જો. આપણે કેવા સેવક, જો મોટું ટાઇટલ બધા રાખ્યું છે સેવકનું. તો અમે કોણ? ગુરુકુલ. આ બધાની ઘરે છે ને કે ઉલપાટિયું મારેલું. હું ગુરુકુલ સાધુમાં કેવી આત્મબુદ્ધિ આપણને પ્રણભાઈ? યશ્યાત્મ બધાને પાકું થઈ ગયું ને સ્વામી બોલે, અરે પેલા બોલી નાખી છે. હવે જેવી દેહ, દેહના સગા સંબંધીમાં એવી અમેરિકામાં કેટલા સાધુ છે આપણા ગુરુકુલના? કઠણ પડી જાય બધા, વિચાર તો કરો આપણે કેટલા ઊંડા છીએ. એ તમે તો બધાને પાસપોર્ટને આમ તેમ ફેરફેર કરો ને તમને ખબર છે. આ બીજા બધાને ખબર હોવી જોઈએ ને. આ બધાને યત બધા કે આપણે બધા માની હું અમે ભગવાનના, અમે ભગત, અમે સાધુના, પણ સાધુમાં યદ કેટલું, એકવાર આપણો જે દ્રષ્ટાંત દેશે ને સંતો, કે એક ગામના મુખી હતા, બહુ સેવા ઓલું કરતા, પણ સુખિયા સંતો અને વચન સુખિયા થયેલા. પછી ગામમાં 10-15 સંતો આવ્યા તો થોડાક દિવસ રોકાણા, એમાં એક આદ બે સાધુ માંદા હતા, એક આવો રોગ હશે, બીમાર હતા, 10-15 દિવસ માંદા રહ્યા. પછી ઓલા પટેલ ભાઈ આવે ખરા, ગામના મુખી, સાધુ મોટેરા રહ્યા એટલે દરરોજ સભામાં આગળ બેહવાનું જ હોય, એટલે આવે આગળ બેહે, હારે દરરોજ મળતો હોય, પ્રસાદી આપે સાધુ. એમાં ક્યાંક થાળ પાણી કરવાના હશે તો સંતોને જવાનું થયું, તો કે હવે રોકાવ તમે, કેમ તો થાળ બાકી છે હજી, મારે થાળ કરવાનું, એટલા દિવસ રોકાણા ને હવે જવું જોઈશે, કેમ નક્કી થયેલું છે આગળ જવાનું. એટલે તરત કીધું, શું કીધું, કે સ્વામી તો ઓલાના બધું સાંભળે, ઓલાની રસોઈ લીધી, ઓલાને લીધી ને અમે ગામના મુખી, અમે મોટેરા આગળ બેનારા, તો અમારું માન નહીં રાખે, એટલે સ્વામી પછી રહેવાનું નહીં. સ્વામી કીધું તમે આગળ બેહો છો ને, તમે મોટેરા છો, અમારે યદ ઘણું, તમને કેવું યદ સાધુ, મારે સ્વામી તમે અમે તમારા માટે તો આ બધું આ સર્જન કર્યું છે, અમે તમારા, એવું કે નહીં આપણે બધાને, અમે તમારા માટે છે એમ. તો કે તું તમારા કહે છો, કેટલા દિવસથી સાધુ અહીંયા આવ્યા છે, કેટલા સાધુ છે, ટોળો ખોલને વાળ મળ્યા, કેટલા આ બે સાધુ કેટલા દિવસથી માંદા છે અને રસોડામાં સૂતા છે, કોઈ દી ભાડ પૂછ્યું છે કેટલા સાધુ માંદા છે, હું છે, કોઈ પૂછ્યું, આ તો સાહેજ વાત નીકળે એટલે બધું ઊંડું ઉઈ ગયું વધારે, આપણે ક્યાંથી પ્રસંગ ફરી ગયો, હરિનિવાસ સ્વામી ક્યાં હતા, હવે આપણે અહીંયા અમેરિકામાં 8 સાધુ છે, આપણે તો આ બધા મુખી છે, જો એક છે ઓલા આઈટી પ્રમુખ, એક છે ઓફિસ પ્રમુખ, એક છે અમારે મેન્ટેનન્સ પ્રમુખ, બધા મુખી છે, પણ સાધુ ક્યાં, હાળી ક્યાં, હાળો ક્યાં, આજે એક દિવસમાં ક્યાં ફેરવ્યો આપણને બધી ખબર હોય, બોલો. સરસ, સારું, કાંઈ વાંધો નહીં, તોય ભૂલ થઈ જાય, પણ યત હોવું જોઈએ. એક દિવસે આપણને ઘણા ભક્ત એવા હોય કે દરરોજ સાધુને પગે લાગવા જાય, એમ બી આમ દામ એક મિનિટ થાય, આપણા વિષયમાં યત હોય ને પગે લાગવું જોઈએ ને, દરરોજ પગે લાગવા જાય. કેટલા હરિભક્તો હોય કે બધાય આપણા સ્થાનો છે, બધા દેવોને પગે લાગવા જાય, બધા અમુક યતવાળા સંતો હોય ને દરરોજ પગે લાગવા જાય, એ ખબર પડે ને. સરસ, સ્વામીએ આ વચનામૃત લીધું, મધ્યનું 53મું વચનામૃત, મોહનું વચનામૃત છે, અને આપણે તમે હોય કે અમે હોય, આ બહુ મોટો પ્રશ્ન છે. હમણાં જ એક દિવસ અમે પધરામણીએ નીકળ્યા હતા, તો નવું ઘર હતું એટલે કે સ્વામી ઠાકોરજી પધરાવી જાઓ, પછી આવતા હતા થોડાક એટલે સારા ભાઈ હતા, એણે પૂછ્યું કે સ્વામી મોહ છે ને ટળતો જ નથી, એનું ક્યાંક કયો, કેમ મોહ ટળે, કે હવે હું કહું કે હવે તારે અહીંયાથી જ મારે અહીંયા આવવાનું છે, અહીંયા હું 4 વર્ષથી છું અને તારે 4 મિનિટમાં મોહ ટાળવો, કેમ ટાળી દેવો, પણ થોડીક વાત કરી બીજું શું, પણ એ જ્ઞાન કહેવાય, વાત કરી જ્ઞાન કહેવાય. પણ સ્વામીએ કીધું, પહેલાં તો મોહ કોને કીધો, તો કે હે નિર્ણય ન થાય, સંશય રે, આ કરવું ના કરવું, શું કરવું, કાંઈ આપણે હું મારે શું કરવાનું છે, એ સાચો નિર્ણય ન હાથમાં આવે, એ મોહ કહેવાય. આમાં મોહ શું કીધું આ વચનામૃતમાં, પોતાનો અવગુણ ન દેખાતો, એ મોહ, દેખાવો જોઈએ પોતાનો અવગુણ ને, એ ન દેખાતો, એ મોટો મોહ. હાચે નલો, એક ભાઈમાં ક્યાંક દોષ છે અને આપણે એને કહી કે ભાઈ તું આવો છો, વાત સાચી, હલો એ એવો જ છે કીધું, પણ આમ દ્રષ્ટિ કરીએ તો આમ તું આવો છો, આપણે આંગળી કરીએ તો આપણે આવાને 4 આંગળી આમ થાય છે ને, 3 આંગળી તમે બધા જાણો, પણ 3 આંગળી આપણે આ બાજુ થાય છે, પણ આપણે એક વાર પણ એવો વિચાર નથી કરતો કે માળો એ એવો છે તો હું કેવો છું, મારામાં શું દોષ છે, શું ખામી છે, એ નથી દેખાતું ને એ મોહ છે. મુખ્ય આ વચનામૃતની એ હતું કે મોહ કોને કહેવો, અને મોહ ટાળવાના ઉપાય પણ સ્વામીએ બહુ સરસ સરસ બતાવ્યા. એકાદ બે બતાવો. હું બતાવ્યો મોહ ટાળે કેમ? મોહ ટાળવાના ઉપાયો પણ બતાવ્યા સ્વામીજીએ, બે ત્રણ ઉપાય બતાવ્યા. મુખ્ય છે વિચાર, એનું પરિણામ જોવે કે ભાઈ આ હું કરું છું તો એનું પરિણામ શું છે, અને મારે જે કરવાનું છે એનું પરિણામ શું છે. પરિણામ જોવે તો આપણને એનો ખ્યાલ આવે. બીજો ગુણ અવગુણની વાત છે, એટલે સ્વામી એમ કીધું અહંકાર આવી જાય છે, એટલે પોતાને થોડોક નાનો માને, થોડોક નાનો માને કે હું થોડોક અધૂરો છું ગમે એ માર્ગમાં. ઘણીવાર તમને સંસારમાં હોય તો ભાઈ સંસારમાં તો આપણે આમ પકડીને રાખતા હોય, પણ નહીં ઘરમાં હોય તો થોડાક સારું હલો નીચા નમી તો એમાં આપણે ખોટા ખોટા ક્યાંય લોભાઈએ નહીં. એટલે આવા ઉપાયો છે. સરસ સ્વામીએ નાના નાના ઉપાયોનું વિશ્લેષણ કરીને આપણને સમજાવ્યું, એનું થોડુંક શ્રવણ મનન કરીએ. એક વસ્તુ સરસ કીધી કે વિષય કોને કહેવાય અને ભક્તિ કોને કહેવાય. કેટલું સરસ, આપણે દરરોજ કથા સાંભળીએ તો એ ભક્તિ કહેવાય શું કહેવાય, તો ભક્તિ જ કહેવાય. પણ એનું આપણને એ કથા સાંભળીએ તો ભગવાન યાદ આવે તો ભક્તિ કહેવાય, એનું પાછળથી એનું આપણને પાછળથી યાદ આવે તો ભક્તિ થાય, નહીંતર ભક્તિ ન થાય. અને વિષય કેમ થાય કે પાછળથી યાદ આવે છે. તમે ન્યૂઝ જુઓ તો આજની પણ ચાર દિવસ પછી પાછા ન્યૂઝ યાદ રહી જાય છે, પણ કથા ભગવાનનું સ્વરૂપ આ મોહની વાતો એ આપણને યાદ નથી આવતી. જો યાદ આવે તો એ આપણને ભક્તિ થાય. એવું સરસ થોડીક વાતો સ્વામીએ કરી. અને આપણા જીવનમાં પણ કારણ કે પળે પળે આ મોહ ટાળવો એ જ આપણે તો કરવાનું છે, એમાંથી આપણે અમુક પોઈન્ટો શીખી અને એનું જીવનમાં લાવીએ. હવે એક બે સૂચનાઓ હતી. આ અઠવાડિયામાં બે ત્રણ ભક્તોના થાળ હતા ઠાકોરજીના અહીંયા. એક જીવરાજભાઈ વસાણીના થાળ હતા, ચેતનભાઈ પટેલના પણ ગયા વીકમાં બેના હતા, અને આ વીકમાં પણ બંને ભક્તોના થાળ હતા. અને વિશાલભાઈ ગોંડલિયા એનો જન્મદિવસ નિમિત્તે, અને જીવરાજભાઈને ચેતનભાઈના બંનેની પોતરી એના જન્મદિવસ નિમિત્તે થાળ હતા ઠાકોરજીને. આવતા મંગળવારે એકાદશીનો દિવસ છે, અને 27 તારીખ એટલે આવતા રવિવાર છે ને, રવિવારના પૂનમનો દિવસ છે. તો આપણે ગુરુકુલમાં પૂનમની મહાપૂજા થાય છે, ત્યારે મહાપૂજા થશે. અને 28 તારીખ મને એમ છે, આ વખતે 27 જ છે ને, આ વખતે 27 એટલે પહેલી તારીખને સોમવાર આવે છે, રવિવાર છે ને, પહેલી તારીખે સોમવારના શાસ્ત્રીજી મહારાજની પુણ્યતિથિ આવે છે. તો તે દિવસે આપણે વિશેષ ક્યાંક ભજનનું આયોજન કરશું, હાંકડી ધ્યાન જેવું, તો બધાને સમાચાર દેશું એ પ્રમાણે બધા એમાં જોઈન્ટ થાયજો. સારું, હવે આપણે ઠાકોરજીના થાળ કહીએ પછી આરતી પ્રાર્થના કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે મનહરભાઈના કઝિન એટલે એના ભત્રીજા, દૂરથી ભત્રીજા, એ ભગવાનના ધામમાં ગયા છે. બીજું એક સારા એકાંતિક ભગત, યુવાન ભગત ભક્તો તમને એની વાત કરીએ, સુરતના છે ભરતભાઈ વિઠાણી કરીને, 57 વર્ષની ઉંમર હતી. પણ આમ તો પહેલાં એવા બધા ભગત નહોતા, પણ એના બાપુજી બહુ સારા ભગત હતા. અમે હૈદરાબાદ હતા ને પહેલેથી એને તુલસીભાઈ ગોટીને તમે બધા ઓળખો, એના ભાઈ અર્જનભાઈ ગોટી છે, થોડીક મોટા, સૌથી મોટા ભાઈ છે. એ બધા છે ને સાત આઠ બાપાઓ, આ બે લીડર હૈદરાબાદ આવ્યા. હૈદરાબાદની બહુ મોટી જમીન છે આપણે ત્યાં. આવે અને મહિનો દિવસ બે મહિના રોકાય અને ખૂણે ખાચકું બધું સાફસૂફી ખૂબ મહેનત કરે, સેવા કરે. એને બાપુજી એવા હતા. પણ ભરતભાઈ છેલ્લા થોડાક વર્ષોથી એ પાછા વળેલા અને એટલું મહારાજનું ભજન કરતા, ભગવાનનું ભજન કરતા, કથા વાર્તામાં રુચિ એટલી થઈ ગયેલી, દરરોજની ચાર પાંચ કલાક તો કથા વાર્તા સાંભળે, દરરોજનું 1.25 લાખ મંત્ર જપ કરતા, 1.25 લાખ, હો કેટલું 5-6 કલાક. એણે છેલ્લા લગભગ 5-6 વર્ષથી, અમુક સમયથી, હજી તો યુવાન 57 વર્ષ, એટલે કહેવાય ને છોકરાને પરણ્યા, મોટા બિલ્ડર છે, બહુ મોટા ઓલા હતા. તો એણે છોકરાઓ નાના હતા એને કહી દીધું, છોકરાઓ તમારે જે કરવું એ કરો, હવે જો આ બધું છે તમને આપ્યું. અને સ્વામી ધર્મવલ્લભ સ્વામી પાસે લઈ આવ્યા, સ્વામી હવે છોકરાઓને કયો હવે હું ભજન કરું, એને જે કરવું એ, હવે અહીંયા બધા ઉત્સવ સમય થાય એમાં સેવા કરે બધા, બાકી એને જેમ કરવું એમ. અને પોતે એવા ભક્તિમાં લાગી ગયેલા, છેલ્લે એ ક્યાંક બહાર ગયેલા, એમાં એના દીકરાને રાતે સ્વપ્ન આવ્યું કે મારા પપ્પાને ધામમાં, મારા ધામમાં લઈ જાય, મારા જ દર્શન દીધા, તારા પપ્પાને હું ધામમાં લઈ જશું એવું ક્યાંક. છોકરો જુઆ ને મોટો, એને દર્શન, તો એના બાપા બહાર હતા. તો સવારમાં એને પપ્પાને ફોન કર્યો કે પપ્પા મને આજ સ્વપ્ન આવ્યું, મહારાજ આવું કહેતા હતા. બાપા કે આપણે તૈયારી કરવાની હોય ને, કે હવે તો અમે તો 57 વર્ષ થયા, હવે મહારાજની જેમ ઈચ્છા હોય અમારે તૈયારી જ કરવાની હોય. કીધું અને કલાકમાં એટેક આવ્યો ને ધામમાં ગયા, એક જ કલાકમાં. એને હવા કરોડ મંત્ર જપ હજી અઠવાડિયા પહેલાં જ એને પૂરા થયા હતા, આપણી એપની અંદર જ થોડાક હમણાં ચાલુ કર્યા હશે. હવા 3 કરોડ, 3.5 કરોડ મંત્ર જપ પૂરા થયેલા. આવા ભક્ત દરરોજની કથા, દેવપ્રસાદ સ્વામીની કથા દરરોજ આખી સાંભળે, પાછી બધી લખે, અને આ યુટ્યુબમાં કોમેન્ટ આવે ને એમાં આખી આખી બધી મૂકે. જે દિવસે ધામમાં ગયા ને તે દિવસે મેં સાંભળે એને કોમેન્ટ, એ બધી વાંચી, મેં જ વાંચી અહીંયા. અને પાછા સમાચાર મળ્યા કે હું આ તો એને આમાં મૂકી છે કોમેન્ટ, પણ એટેકમાં તો આમ બેઠા હોય અચાનક જ થઈ જાય. મહારાજ એને ધામમાં લઈ ગયા. આવા એ ભક્તરાજ, એકાંતિક ભક્તરાજ હતા. તો આજે પણ આપણે કહેવાનું કે મહારાજ સાક્ષાત છે, પોતાના દીકરાઓને જો આવી રીતે આમ દર્શન દઈ જાય, કહી જાય તારા બાપાને હું ધામમાં લઈ જાઉં. આપણે ચરિત્રોમાં સાંભળીએ છીએ, પણ આજે આવા ઘટનાઓ ઘટે બોલો. અને મહારાજના ધામમાં ગયા. તો મનહરભાઈના નાનું બહેનું છે, આપણે એકાદ મિનિટ મહારાજની ધૂન કરીને પછી થાળ કરીએ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. થાળવે સહજાનંદ સ્વામી મહારાજની જય. છો ગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદ